أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألف لام را، كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد. الله الذي له ما في السماوات وما في الأرض، وويل للكافرين من عذاب شديد. الف لام را એક કિતાબ છે જે અમોએ તમારા પર ઉતારી છે એટલા માટે કે તું લોકોને તેમના પાલનહારના હુકમ મુજબ નાસ્તિકપણાના અંધકારમાંથી ઈમાનના પ્રકાશ તરફ કાઢી લાવે, યાને જબરદસ્ત તારીફને લાયકના રસ્તા તરફ, યાને તે અલ્લાહના રસ્તા તરફ કે આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે તેનું જ છે, અને નાસ્તિકો માટે અફસોસ છે તે સખત સજાના કારણે. الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا، أولئك في ضلال بعيد. કે જેઓ આખરતના મુકાબલામાં દુનિયાની જિંદગીને વહાલી ગણે છે અને લોકોને અલ્લાહના રસ્તાથી રોકે છે અને તેમાં વાંકાપણું શોધે છે, એ જ લોકો મોટી ગુમરાહીમાં છે, ભટકેલા છે. فَيُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ. અને અમોએ કોઈ કોમમાં કોઈ રસૂલ નથી મોકલ્યા, પણ તેની કોમી જબાનમાં જ કોમી ભાષામાં જ વાતો કરનાર મોકલ્યો છે કે જેથી તે તેમને મતલબ સાફ કરીને સમજાવી શકે. પછી અલ્લાહ જેનાથી ચાહે હિદાયતની તૌફીક ખૂંચવી લે છે અને જેને ચાહે હિદાયત અતા કરે છે, સાચો રસ્તો દેખાડે છે, અને તે જબરદસ્ત હિકમતવાળો છે. ولقد أرسلنا موسى بآياتنا أن أخرج قومك من الظلمات إلى النور وذكرهم بأيام الله إن في ذلك لآيات لكل صبار شكور. અને ચોક્કસ જ અમોએ મૂસાને અમારી નિશાનીઓ આપીને એવા હુકમ સાથે મોકલ્યા કે તમે તમારી કૌમને નાસ્તિકપણાના અંધકારમાંથી ઈમાનના પ્રકાશ તરફ કાઢી લાવો અને તેમને અલ્લાહના દિવસોની યાદ દેવડાવતા રહો. બેશક આ બનાવમાં બધા સબ્ર કરનાર અને શુકર માનનારાઓ માટે નિશાનીઓ હાજર છે. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنْجَاكُمْ مِنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ وَفِي ذَلِكُمْ بَلَاءٌ مِنْ رَبِّكُمْ عَظِيمٌ. ને તે સમયને યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કૌમને કહ્યું કે અલ્લાહે તમારા પર કરેલી બક્ષિશને યાદ કરો, જ્યારે કે તેણે તમને ફિરૌનવાળાઓના હાથથી આઝાદી આપી કે જેઓ તમને સખતમાં સખત સજા આપતા હતા અને તમારા બેટાઓને કાપી નાખતા હતા તથા તમારી બેટીઓને કનીઝો બનાવવા માટે જીવતી રહેવા દેતા હતા અને તેમાં તમારા પાલનહાર તરફથી તમારી ઘણી મોટી પરીક્ષા હતી, ઇમ્તિહાન હતું. لكم ولئن كفرتم إن عذابي لشديد. અને તે સમયને યાદ કરો જ્યારે તમારા પાલનહારે જણાવી દીધું કે અગર તમે આભારને શુકર માનતા રહેશો તો હું તમને ચોક્કસ જ વધારી દઈશ, ને અગર તમે મારી નેમતોની નાશુકરી કરશો તો બેશક મારી સજા ઘણી જ સખત છે, કડક છે. وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني حميد. ને મૂસાએ કહ્યું કે જો તમે તથા જમીનમાં જેઓ છે તે બધા મળીને તેની નેમતોની નાશુકરી કરશો, એહસાન ફરામોશ થશો, તો પણ બેશક અલ્લાહ તો આશા ન રાખે તેવો, યાની કે અપેક્ષા વગરનો અને તારીફ ને વખાણ ને લાયક છે. أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَالَّذِينَ مِنْ بَعْدِهِمْ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّهُ جَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ فِي أَفْوَاهِهِمْ وَقَالُوا إِنَّا كَفَرْنَا بِمَا أُرْسِلْتُمْ بِهِ وَإِنَّا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٍ. શું તમારી પાસે તે લોકોની ખબર નથી આવી કે જે તમારી પહેલા થઈ ગયા છે, યાની નૂહની કોમની તથા આદવાળાઓની તથા સમુદવાળાઓની અને તેમની પછી આવેલાઓની પણ, જેમની હકીકત અલ્લાહના સિવાય કોઈ જાણતું નથી. તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા હતા, પણ તેમણે પોતાના હાથ ગુસ્સે થઈને પોતાના મોઢામાં ખોસી દીધા ને કહ્યું કે તમને જે કાંઈ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે બેશક ઇનકાર કરીએ છીએ, માનતા નથી, અને તમે જેની તરફ અમને બોલાવો છો તેની બાબતે બેશક અમે મૂંઝવણમાં નાખનારી શંકામાં છીએ. قالت رسلهم أفي الله شك فاطر السماوات والأرض يدعوكم ليغفر لكم من ذنوبكم ويؤخركم إلى أجل مسمى قالوا إن أنتم إلا بشر مثلنا تريدون أن تصدونا عما كان يعبد آباؤنا فأتونا بسلطان مبين. તેમના રસૂલોએ કહ્યું કે શું આસમાનો તથા જમીનને પેદા કરનાર અલ્લાહની બાબતે તમને શંકા છે? તે તમને પોતાના તરફ એ માટે બોલાવે છે કે તમારા ગુનાહ માફ કરી દે અને એક ઠરાવેલા સમય સુધી, નક્કી કરેલા સમય સુધી તેમને મોહલતને મોકો આપે. તેઓએ જવાબ આપ્યો કે તમે તો અમારા જેવા જ માણસો છો, તમે એમ ચાહો છો કે જે વસ્તુઓની અમારા બાપ દાદા પૂજાને ઇબાદત કર્યા કરતા હતા તેનાથી અમને અટકાવો, પણ એમ કરવા માટે પહેલા કોઈ ખુલ્લી દલીલ લઈ આવો, મોજીઝો લઈ આવો. قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على من يشاء من عباده وما كان لنا أن نأتيكم بسلطان إلا بإذن الله وعلى الله فليتوكل المؤمنون. આથી તેમના રસૂલોએ તેમને કહ્યું કે બેશક અમે પણ તમારા જેવા જ માણસો છીએ, પણ અલ્લાહ પોતાના બંદાઓમાંથી ચાહે છે તેના ઉપર એહસાન કરે છે, ઉપકાર કરે છે, અને આ અમારી મજાલ નથી કે અમે તમારી પાસે અલ્લાહના હુકમ વગર કોઈ દલીલ યાની કે મોજીઝો લઈ આવીએ. અને મોમિનોએ તો અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ. وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما آذيتمونا وعلى الله فليتوكل المتوكلون. અને અમને શું થઈ ગયું છે કે અમે અલ્લાહ ઉપર ભરોસો ન રાખીએ, જ્યારે ચોક્કસ જ તેણે અમને અમારા નજાતના રસ્તા, છુટકારાના રસ્તા દેખાડ્યા છે. અને જે ઈજા તમે અમને પહોંચાડો છો તે અમે જરૂર સહન કરતા રહીશું. અને ભરોસો રાખનારાઓએ અલ્લાહ પર જ ભરોસો રાખવો જોઈએ. قال الذين كفروا لرسلهم لنخرجنكم من أرضنا أو لتعودن في ملتنا فأوحى إليهم ربهم لنهلكن الظالمين. અને જેઓ ઈમાન લાવ્યા નહીં તેમણે પોતાના રસૂલોને કહ્યું કે અમે તમને અમારા દેશમાંથી કાઢીને જ રહીશું, કાઢીને જ જમશું, અથવા તો તમને અમારા ધર્મમાં પાછા આવવું જ પડશે. પછી તેમના પાલનહારે તેમની તરફ વહી મોકલી કે અમે તો ઝુલમગારોનો ચોક્કસ જ નાશ કરી નાખીશું. અને તેમના નાશ કર્યા પછી તમને તે જમીનમાં ચોક્કસ જ વસાવીશું. આ બદલો તે લોકો માટે છે કે જેઓ મારી હુજૂરમાં ઉભા રહેવાથી બીવે છે અને મારી ધમકીથી પણ બીવે છે. અને પૈગંબરોએ તેમની અને નાસ્તિકો વચ્ચેની તકરારનો ફેંસલો થઈ જવાની દુઆ માંગી અને દરેક માથાભારે વિરોધી નિરાશ ને માયુસ થયો. ત્યાર પછી આખેરતમાં તેના માટે જહન્નમ છે અને પરુના પાણીમાંથી તેને પીવડાવવામાં આવશે. તે પરુ ઘૂંટડે ઘૂંટડે પીશે, છતાં તે તેના ગળા નીચે આસાનીથી ઉતારી શકશે નહીં, અને મોત તેને ચારે બાજુથી આવી ઘેરી લેશે પણ તે મરશે નહીં. અને ત્યાર પછી વધારે સખત અઝાબ હશે, સજા હશે. مثل الذين كفروا بربهم أعمالهم كرماد اشتدت به الريح في يوم عاصف لا يقدرون مما كسبوا على شيء ذلك هو الضلال البعيد. જે લોકોએ પોતાના પાલનહારનો ઇનકાર કર્યો, કુફ્ર કર્યો, તેમના કરણી અને આ માલનો દાખલો તે રાખના ઢગલા જેવો છે કે જેને તોફાનના દિવસે હવાનો સપાટો ઉડાડી મૂકે છે. જે કાંઈ તેમણે કર્યું હશે તેના કોઈ ભાગ ઉપર તેઓ હક કે અધિકાર ધરાવતા ન હશે. બેહદ નાકામયાબી, હાર એ જ તો છે. أَلَمْ تَرَ أَنَّ اللَّهَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ إِنْ يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ. શું તે એ બાબતે વિચાર નથી કર્યો કે અલ્લાહે આસમાનો તથા જમીનને સારા મકસદ માટે પેદા કર્યા છે? અગર તે ચાહે તો તમને નાબૂદ કરી દે, ફના કરી દે અને બીજી નવી દુનિયાઓ, નવી ખલકત લઈ આવે. وما ذلك على الله بعزيز. અને એમ કરવું અલ્લાહ માટે મુશ્કેલ નથી. وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل أنتم مغنون عنا من عذاب الله من شيء قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص. અને જ્યારે બધા લોકો પોતાના મોત પછીની જગ્યાએથી નીકળીને અલ્લાહની હુજૂરમાં ઊભા હશે ત્યારે કમઝોર લોકો તે લોકોને કે જેઓ ફખ્ર કરતા હતા, ગર્વ કરતા હતા, કહેશે કે બેશક અમે તો તમારા છેલ્લા હતા, અનુયાયી હતા, તમારી પગ પાછળ ચાલનારા હતા. માટે હવે આજે તમે અમારા ઉપરથી અલ્લાહની સજામાંથી સહેજ પણ ટાળી શકો છો. તેઓ કહેશે કે જો અલ્લાહે અમને કોઈ છુટકારાનો રસ્તો દેખાડ્યો હોત તો ચોક્કસ જ તમને પણ અમે દેખાડી દેતે. અમારા માટે આ બે હાલત એક સરખી છે કે હવે તો અમે રડીએ, રોઈએ, કૂટીએ કે તે ઉપર સબર કરીએ. અમારા માટે તો છટકી જઈ આશરો લેવાની કોઈ જગ્યા જ નથી. وقال الشيطان لما قضي الأمر إن الله وعدكم وعد الحق ووعدتكم فأخلفتكم وما كان لي عليكم من سلطان إلا أن دعوتكم فاستجبتم لي فلا تلوموني ولوموا أنفسكم ما أنا بمصرخكم وما أنتم بمصرخي إني كفرت بما أشركتمون من قبل إن الظالمين لهم عذاب أليم. અને જ્યારે બધો મામલો ચૂકવાઈ જશે અને લોકો શૈતાન ઉપર આરોપ ને તહમત કરશે ત્યારે શૈતાન કહેશે કે બેશક અલ્લાહે તો તમને સાચો વાયદો કર્યો હતો અને મેં પણ તમને વાયદો કર્યો હતો, પણ તેનું મેં તમારી સાથે પાલન કર્યું નહીં. વળી તમારા ઉપર મારું કોઈ ચલણ તો હતું જ નહીં, સિવાય કે મેં તમને બોલાવ્યા હતા અને તમોએ મારું કહેવું માની લીધું હતું. માટે હવે તમે મને ઠપકો આપો નહીં, બલકે તમારા પોતાને જ ઠપકો આપો. હવે હું ન તમારી ફરિયાદે પહોંચી શકું છું અને ન તમે મારી ફરિયાદને સાંભળી શકો છો. તમોએ મને, જે અલ્લાહનો શરીકને ભાગીદાર બનાવ્યો હતો, તેનો તો હું બેશક પહેલાથી ઇનકાર કરતો હતો. બેશક જેઓ જુલમગાર છે તેમના માટે દુઃખદાયક સજા છે. ودخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها بإذن ربهم تحيتهم فيها سلام. અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેકીઓ કરી તેઓ જન્નતોમાં દાખલ કરવામાં આવશે, જેની નીચે નદીઓ વહેતી હશે, ને પોતાના પાલનહારના હુકમથી તેઓ હંમેશ માટે તેમાં જ રહેનારા થશે. અને ત્યાં આપસની એકબીજાની મુલાકાત વખતનું સારો આવકાર ને સલામ સલામ હશે. અલમ તર કૈફ ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة اصلها ثابت وفرعها في السماء. અય રસૂલ, શું તે આ નથી વિચાર્યું કે અલ્લાહે એક પાક કલમાનો દાખલો, મિસાલ કેવી રીતે બયાન કરી છે? તે એક ઉમદા ઝાડના જેવી છે કે જેના મૂળ મજબૂત હોય છે અને જેની ડાળીઓ, જેની બ્રાન્ચો આસમાન પર પહોંચેલી હોય. ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. દરેક મોસમમાં તે અલ્લાહના હુકમથી પોતાના સ્વાદિષ્ટ ફળ આપતું રહેતું હોય. અને આવી મિસાલ અલ્લાહ લોકો માટે આ મકસદ માટે બયાન કરે છે કે કદાચ ને તેઓ સબક હાંસિલ કરે, શિખામણ લે. ومثل كلمة خبيثة كشجرة خبيثة اجتثت من فوق الأرض ما لها من قرار. અને નાપાક કલમાનો દાખલો, નાપાક કલમાની મિસાલ એક ખરાબ ઝાડ જેવી છે કે જે જમીન ઉપરથી ઉખેડી નાખી શકાય અને તેનામાં કાંઈ જ મજબૂતાઈ ન હોય. يثبت الله الذين آمنوا بالقول الثابت في الحياة الدنيا وفي الآخرة ويضل الله الظالمين ويفعل الله ما يشاء. જેઓ ઈમાન લાવ્યા છે તેમને તો અલ્લાહ દુનિયાની જિંદગીમાં તથા આખિરતમાં તે પાકી વાત યાને કે કલમે તૌહીદ ના લીધે ઈમાન પર મજબૂત રાખશે. અને ઝુલમગારોથી અલ્લાહ હિદાયતની ઉત્તેજના, હિદાયતની ઇન્સ્પિરેશન ખૂંચવી લે છે. ને અલ્લાહ ચાહે છે તે કરે છે. أَلَمْ تَرَ إِلَى الَّذِينَ بَدَّلُوا نِعْمَةَ اللَّهِ كُفْرًا وَأَحَلُّوا قَوْمَهُمْ دَارَ الْبَوَارِ. اے رسول, શું તે તેમના વિશે વિચાર નથી કર્યો કે જેમણે અલ્લાહની નેમતોને નાશુકરીથી બદલી નાખી અને પોતાની કૌમને નાબૂદીના ઘરમાં ઉતારી મૂકી? જહન્નમે યસ્લૌનહા વબિસલ ખરાર, યાનિ કે જહન્નમમાં તેઓ બધા તેમાં જ દાખલ થશે અને રહેવા માટે તે ઘણું જ ખરાબ ઠેકાણું છે. وجعلوا لله اندادا ليضلوا عن سبيله قل تمتعوا فإن مصيركم إلى النار. અને તેમણે અલ્લાહના કેટલાક શરીકને ભાગીદાર બનાવ્યા કે જેથી લોકોને તેના રસ્તાથી ભટકાવે. તું કહે કે તમે થોડા દિવસ લાભ ભોગવી લો, પછી બેશક તમારું પાછું ફરવું જહન્નમ તરફ જ છે. એ રસૂલ, મારા તે બંદાઓ કે જેઓ ઈમાન લાવ્યા છે તેમને કહે કે નમાઝ પડ્યા કરે ને અમોએ જે રોજી તેમને આપી છે તેમાંથી છુપી અને જાહેર રીતે અમારી રાહમાં ખર્ચા કરે, આ પહેલા કે તે ચોક્કસ દિવસ આવી લાગે, યાની કે કયામત, કે જે દિવસે ન કાંઈ લેવડ દેવડ હશે, ન આપસની દોસ્તી હશે, કે જે કામે લાગે. الله الذي خلق السماوات والأرض وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم وسخر لكم الفلك لتجري في البحر بأمره وسخر لكم الأنهار. الله એ છે કે જેણે આસમાનો તથા જમીનને પેદા કર્યા ને આસમાન પરથી પાણી ઉતાર્યું, પછી તે થકી તમને રોજી આપવા માટે ફળ ફ્રૂટ પેદા કર્યા અને વહાણોને તમારા તાબે કરી દીધા કે તેના હુકમથી દરિયામાં ચાલતા ફરતા રહે અને નદીઓ પણ તમારા અધિકારમાં કરી દીધી. અને સૂરજ ચંદ્ર કે જે બે પોતપોતાના રસ્તે એક ધારા અટક્યા વગર ચક્કર માર્યા કરે છે તે પણ તમારા તાબે કરી દીધા, તમારા આધીન કરી દીધા. અને તેણે રાત્રિ તથા દિવસને પણ તમારા તાબે કર્યા. وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار. અને તમે તેની પાસે જે કઈ માંગો છો તે તમને આપે છે, અને જો તમે અલ્લાહની નેમતોની ગણતરી કરો તો તેનો ગણતરી તમે હરગિજ કરી શકશો નહીં. બેશક માણસ મહાન, અન્યાયી, બેઇન્સાફી ને એહસાન ભૂલી જનારો છે. إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد الأصنام. ને તે સમયને યાદ કરો જ્યારે ઇબ્રાહીમે દુઆ કરી કે એ મારા પાલનહાર, આ શહેરને સુલે શાંતિ વાળું બનાવ અને મને તથા મારી ઔલાદને મૂર્તિઓની પૂજાથી બચાવી લે. أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني فإنك غفور رحيم. أي مارا پالنهار بشك تي مورتي اوئي غنا لوكو ني گمراه کريا چه پتکاويا چه ماتي جي شخص ماري تابداري کرشي بشك تي مارا ماتي چه અને જે મારી નાફરમાની કરશે તો એમાં શંકા નથી કે તું મહાન બક્ષિશ કરનાર ને દયાળુ છે. أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم ربنا ليقيموا الصلاة فاجعل أفئدة من الناس تهوي إليهم وارزقهم من الثمرات لعلهم يشكرون. أي أمارا پالنهار بشك مي ماري أولاد ماتي كتلاك ني تارا پاك پويتر مكان پانسي ايوي خين ما કે જેમાં ખેતીવાડી જેવું કાંઈ જ નથી વસાવ્યા છે, એટલા માટે કે એ અમારા પાલનહાર તેઓ નમાઝ પઢ્યા કરે, માટે લોકોમાં કેટલાકના મન તેમની તરફ વાળી ફેરવી દે તથા તેમને ફળો ફ્રૂટ થકી રોજી પહોંચાડે કે કદાચ ને તેઓ તારો આભાર ને શુકર માને. ربنا إنك تعلم ما نخفي وما نعلن وما يخفى على الله من شيء في الأرض ولا في السماء. أي أمارا پالنهار بشك تُو تے بدو جانے چھے کہ جے امیں سنتاڑیے چھے انے جے امیں جاہر کریے چھے نے اللہ پر آسمان تتھا جمین نی કોઈ પણ વસ્તુ છુપી નથી. અલ્હમ્દુલિલ્લાહિ અલ્લાઝી વહબની અલલ કિબરી ઇસ્માઈલ વ ઇસ્હાક ઇન્ન રબ્બી લસમીઉ દુઆ. સર્વે ગુણગાન ને તારીફ ને વખાણ અલ્લાહ માટે જ છે જેણે મને બુઢાપા છતાંય ઇસ્માઈલ તથા ઇસહાક જેવા દીકરાઓ અતા કર્યા. બેશક મારો પાલનહાર દુઆનો સાંભળનાર છે. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. એ મારા પાલનહાર મને નમાઝ અદા કરનારો બનાવ અને મારી ઔલાદમાંથી પણ. એ મારા પાલનહાર અને મારી દુઆ કબૂલ કર. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. اي امارا پالنهار જે દિવસે હિસાબ લેવામાં આવશે તે દિવસે મને તથા મારા માં-બાપને તથા મોમિનોને માફ કરી દેજે. ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه الأبصار. ને એ રસૂલ, આ ઝાલિમો જે કામો કરે છે તેનાથી અલ્લાહ ને હરગિજ ગાફિલ ને બેખબર સમજે નહીં, સિવાય તેના નથી કે તે તેમને તે દિવસ સુધીની મોહલતને મોકો આપે છે કે જે દિવસે આંખો બીકની મારી ઉઘાડીને ઉઘાડી જ રહી જશે. مقنعي رؤوسهم لا يرتد إليهم طرفهم وأفئدتهم هواء. લોકો પોતાના માથા ઊંચા કરી દોડ્યા ચાલ્યા જતા હશે, ખુદ પોતાની તરફ પણ તેમની નજર પાછી ફરશે નહીં અને તેમના હોશ ઉડી ગયેલા હશે. وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل قريب نجب دعوتك ونتبع الرسل أولم تكونوا أقسمتم من قبل ما لكم من زوال. ને એ રસૂલ, લોકોને તે દિવસથી બિવરાવ કે જે દિવસે તેમના પર સજા આવશે, અઝાબ આવશે, ત્યારે જે ઝુલમગાર હશે તેઓ કહેશે કે એ અમારા પાલનહાર, અમને થોડાક વખત સુધીનો મોકો આપ, મહલત આપ, એટલે અમે તારું આમંત્રણ કબૂલ કરી લઈશું ને તારા રસૂલોના અનુયાયી, તાબેદાર, ફોલોઅર બની જઈશું. જવાબમાં કહેવામાં આવશે કે શું તમે પહેલાથી એ બાબતની સોગંદને કસમ ખાતા ન હતા કે તમારી તો કોઈ રીતની પડતી થશે જ નહીં. وَسَكَنْتُمْ فِي مَسَاكِنِ الَّذِينَ ظَلَمُوا أَنفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْأَمْثَالَ. અને તમે તે લોકોના ઘરોમાં વસો છો કે જેમણે પોતે પોતાના પર જુલ્મ કર્યો હતો, અને તમારા પર આ પણ ખુલ્લું થઈ ચૂક્યું છે કે અમોએ તેઓ ઝાલિમોની સાથે કેવો વર્તાવ કર્યો હતો, ને તમારા સમજવા માટે અમોએ ઘણી મિસાલો, ઘણા દાખલાઓ પણ આપ્યા છે. અને કુરૈશીઓ તો પોતાની ચાલબાજી પૂરેપૂરી રીતે ચાલી ચૂક્યા છે, પણ તેમની ચાલ અલ્લાહની નજરમાં છે. જો કે તેમની ચાલ એવી હતી કે પહાડ પણ તેનાથી ચડી જાય. માટે અલ્લાહથી એવું ગુમાન ને અટકળ હરગિજ ન કર કે તેણે પોતાના રસૂલોથી જે વાયદો કર્યો છે તેની વિરુદ્ધ તે કરનાર છે. બેશક અલ્લાહ જબરદસ્ત ને વેર લેનારો છે. જે દિવસે જમીન એક જુદી જમીનમાં બદલી નાખવામાં આવશે ને આસમાનો પણ, અને બધા લોકો એક જ તાકતવર, બધાથી હાવી અલ્લાહની હુજૂરમાં નીકળી ઉભા થશે. وترى المجرمين يومئذ مقرنين في الأصفاد. અને તે દિવસે તો ગુનેગારોને બેડીઓમાં જકડાયેલા જોશે. سرابيلهم من قطران وتغشى وجوههم النار. તેમના લાંબા પહેરણ ડામરના બનેલા હશે અને આગ તેમના ચહેરાને ચારે બાજુથી ઢાંકી દેતી હશે. કે જેથી અલ્લાહ દરેક વ્યક્તિને તેની કરણીનો, તેના આમાલનો પૂરેપૂરો બદલો આપે. બેશક અલ્લાહ ઝડપી હિસાબ લેનારો છે. માણસો માટે કુરાન એક પૂરેપૂરો સંદેશો છે, સંપૂર્ણ સંદેશો છે, ને તે ઉતારવાનો મકસદ એ છે કે તેઓ તે થકી બિવરાવવામાં આવે, અને એ માટે પણ કે તેઓ આ જાણી લે કે અલ્લાહ એક જ માબૂદ છે, એક જ ઇબાદતને લાયક છે, ને એ માટે પણ કે તેનાથી અક્કલવાળાઓ સબક હાંસિલ કરે, શિખામણ લે.